શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ત્રીજો અધ્યાય 7-8-9 નારદજીના પૂછવાથી બ્રહ્માજી દ્વારા પરમાત્માના સ્થૂળ અને સૂક્ષ્મ સ્વરૂપનું ત્રિવિધ સૃષ્ટિનું તથા ગુણો વગેરેનું વર્ણન બ્રહ્માજી કહે છે. મેં વિષ્ણુ અને શંકરે એવી અનુપમ પ્રભાવશાળી દેવીના દર્શન કર્યા. હે મહાભાગ નારદ, ત્યાં છુપા રૂપે તે અનેક દેવીઓ જુદી જુદી દેખાતી હતી. વ્યાસજી કહે છે, બ્રહ્માજીની વાત સાંભળીને મુનિવર નારદજીના મનમાં અત્યંત આનંદ થયો. તેમણે ફરી બ્રહ્માજીને પૂછ્યું, નારદજીએ કહ્યું, પિતાશ્રી, જે આદ્ય અવિનાશી નિર્ગુણ અક્ષર અને અવયવ પરમ પુરુષ છે, તેમના આપે જોયેલા અને અનુભવેલા રૂપનું વર્ણન કરવાની કૃપા કરો. કમળમાંથી પ્રગટ થયેલા પિતાશ્રી, મેં ત્રિગુણ શક્તિના દર્શન તો કર્યા, હવે નિર્ગુણા શક્તિ કેવી છે, તેમનું રૂપ અને પરમ પુરુષનું રૂપ બંને સાથે મને બતાવો. તેમના દર્શન માટે શ્વેત દ્વીપમાં જઈને મેં કઠોર તપ કર્યું. ઘણા સિદ્ધ મહાત્માઓ અને ક્રોધ પર વિજય પ્રાપ્ત કરનારા મુનિઓ મારી પાસે આવ્યા, પરંતુ તે પરબ્રહ્મ પરમાત્માને હું જોઈ ન શક્યો. કૃપા કરીને મને તેમનો પરિચય કરાવો. વ્યાસજી કહે છે, આ પ્રમાણે નારદજીએ તેમના પિતા બ્રહ્માજીને પૂછ્યું. ત્યારે બ્રહ્માજીના મુખ પર હર્ષ છવાઈ ગયો અને તેમના શ્રીમુખેથી સત્યવાણી નીકળી. બ્રહ્માજી બોલ્યા, મુનિ, નિર્ગુણનું રૂપ આ આંખોથી જોઈ શકાતું નથી, કારણ કે નિર્ગુણમાં કોઈ રૂપ છે જ નહીં. પછી તે દેખાય કઈ રીતે? નિર્ગુણ શક્તિ અને નિર્ગુણ પરમ પુરુષ સહેલાઈથી દેખાતા નથી. મુનિઓ જ્ઞાનરૂપી નેત્રોથી તેમનો અનુભવ કરે છે. આ બંને પ્રકૃતિ અને પુરુષને અજન્મ અને અવિનાશી સમજવા જોઈએ. શ્રદ્ધાપૂર્વક ચિંતન કરવાથી તેમની ઝલક મળી જાય છે. શ્રદ્ધાનો અભાવ હોય તો તે ક્યારેય મળી શકે નહીં. નારદ, બધા જ પ્રાણીઓમાં જે ચૈતન્ય તત્વ છે તે જ પરમાત્મા છે. તે જ સ્વરૂપે પ્રકાશ રૂપે પરમાત્મા વિભિન્ન પ્રાણીઓમાં વ્યાપક રૂપે સદા બિરાજે છે. મહાભાગ નારદ, તે પરમાત્મા અને આદ્ય શક્તિને વ્યાપક સમજવા જોઈએ. તે બધી જગાએ છે. તેમના સિવાય જગતમાં કોઈ પણ વસ્તુની સત્તા નથી. તે બંનેનું યથાર્થ ચિંતન થઈ શકે નહીં. તે બંને બધા પ્રાણીઓના શરીરમાં સાથે મળીને રહે છે. બંને અવિનાશી છે, એક રૂપ છે, દિવ્ય છે, નિર્ગુણ છે અને નિર્મળ છે. જે શક્તિ છે તે જ પરમાત્મા છે અને જે પરમાત્મા છે તે જ શક્તિ છે, એવો સિદ્ધાંત છે. નારદ, આ બંનેમાં કોઈ ભેદ નથી. આ સૂક્ષ્મ તત્વજ્ઞાનને સમજી લો. નારદ, સંપૂર્ણ શાસ્ત્રોનો તેના અંગો ઉપાંગો સાથે અધ્યયન કર્યા પછી પણ પ્રકૃતિ પુરુષના સૂક્ષ્મ ભેદને જાણી શકાતા નથી. પુત્ર, તો અંતિમ કોટિનો વિદ્વાન છે. પુત્ર, કોઈ પણ સગુણ પ્રાણી નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર કઈ રીતે કરી શકે? તેથી તારે સગુણ પરમાત્માની આરાધના કરવી જોઈએ. નારદજીએ કહ્યું, પિતાશ્રી, આપ દેવતાઓના પણ આરાધ્ય દેવ છો. ત્રણેય ગુણોનું જે સ્વરૂપ છે તેને હું વિસ્તારપૂર્વક સમજવા ઈચ્છું છું. સાત્વિક, રાજસ અને તામસના ભેદથી અહંકારના ત્રણ રૂપ છે. હે પુરુષોત્તમ, તે ત્રણેય રૂપોની પણ સ્પષ્ટતા કરવા કૃપા કરો. પ્રભુ, જે જાણીને મારો સંદેહ દૂર થઈ જાય તેવા જ્ઞાનનો ઉપદેશ આપો. સાથે સાથે ત્રણેય ગુણોના વિસ્તૃત લક્ષણોને પણ અલગ અલગ રીતે સમજાવો. બ્રહ્માજીએ કહ્યું, નિષ્પાપ નારદ, ત્રણ અહંકારોની ત્રણ શક્તિઓ છે, તને તેનો પરિચય આપું છું. તે જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ અને અર્થશક્તિના નામે પ્રસિદ્ધ છે. જ્ઞાનશક્તિનો સાત્વિક અહંકાર સાથે, ક્રિયાશક્તિનો રાજસ અહંકાર સાથે અને દ્રવ્ય શક્તિનો તામસ અહંકાર સાથે સંબંધ છે. આ પ્રમાણે ત્રણેય શક્તિઓ છે. નારદ, હવે તે ત્રણેય શક્તિઓના કાર્યનું નિરૂપણ કરું છું. સાવધાન થઈને સાંભળ. તામસી દ્રવ્ય શક્તિથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચ તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. આકાશનો ગુણ, શબ્દ, વાયુનો સ્પર્શ, અગ્નિનો રૂપ, જળનો રસ અને પૃથ્વીનો ગુણ ગંધ છે. નારદ, સંક્ષેપમાં આ વાત સમજી લેવી જોઈએ. દ્રવ્ય શક્તિથી સંબંધ રાખનારા દસનો સમુદાય એકઠો થઈને જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેને તામસ અહંકારથી ઉત્પન્ન સૃષ્ટિ કહેવાય છે. રાજસ ક્રિયાશક્તિથી જેનો પ્રાદુર્ભાવ થાય છે તે તમને કહું છું, સાંભળો. કાન, ત્વચા, ચામડી, જીભ, આંખ અને નાક આ પાંચ જ્ઞાનેન્દ્રિયો તથા વાણી, હાથ, પગ, ઉપસ્થ, જનેન્દ્રિય અને ગુદા આ પાંચ કર્મેન્દ્રિયો તથા પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન આ પાંચ પ્રાણ બધા ક્રિયાશક્તિથી ઉત્પન્ન થાય છે. આ પંદરના સમુદાયને રાજસૃષ્ટિ કહે છે. એના બધા સાધનો ક્રિયાશક્તિથી ઉત્પન્ન થયા છે. એનું ઉપાદાન કારણ ચિદ્વૃત્તિ કહેવાય છે. સાત્વિક અહંકારથી સંબંધ રાખનાર જે જ્ઞાન શક્તિ છે તેમાંથી દિશા, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિની કુમાર પાંચ જ્ઞાનેન્દ્રિયોના પાંચ અધિષ્ઠાતા દેવતા તથા બુદ્ધિ વગેરે અંતઃકરણના અધિષ્ઠાતા ચંદ્રમા, બ્રહ્મા, રુદ્ર અને ચોથો ક્ષેત્રજ્ઞ તથા મન સહિત પંદરની ઉત્પત્તિ થાય છે. સાત્વિક અહંકારની આ સૃષ્ટિ સાત્વિક સૃષ્ટિ કહેવાય છે. સ્થૂળ અને સૂક્ષ્મના ભેદથી પરમાત્માના બે રૂપ છે. ભગવાનના નિરાકાર જ્ઞાન રૂપને બધાનું ઉપાદાન કારણ કહેવામાં આવે છે. સાધકોને ધ્યાનમાં સ્થૂળ રૂપે ઝાંખી થાય છે. પરમ પુરુષ પરમાત્માનું આ સૂક્ષ્મ શરીર છે જેનું વર્ણન કરવામાં આવ્યું. આ મારું શરીર પણ સૂત્ર રૂપે તેમનું જ સ્થૂળ રૂપ છે. પંચ તન્માત્રાઓની વ્યાખ્યા હું કરી ચૂક્યો છું. જે સૂક્ષ્મ ભૂત હતા તેમનું પંચીકરણ કરવાથી પંચ મહાભૂતોના સમુદાયનું શરીર ઉત્પન્ન થાય છે. આ પંચીકરણના ભેદને પણ સમજાવું છું. બધા ભૂતોના વિભાગ સ્પષ્ટ થઈ ગયા પછી દરેકમાં એક એક ગુણની વૃદ્ધિ થાય છે. એટલે કે આકાશનો માત્ર એક જ ગુણ શબ્દ છે, બીજો કોઈ નથી. વાયુના શબ્દ અને સ્પર્શ આ બે ગુણ છે. અગ્નિના ત્રણ ગુણ શબ્દ, સ્પર્શ અને રૂપ છે. શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ આ ચાર ગુણ જળના છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચ ગુણો પૃથ્વીના છે. આ પ્રમાણે બધા ગુણોના મિશ્રણથી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે. આ બધા જીવ મળીને બ્રહ્માંડને સ્થિર રાખે છે. 84 લાખ પ્રાણી કહેવાય છે. બ્રહ્માજી કહે છે, બેટા નારદ, તારા પ્રશ્નના જવાબમાં મેં સૃષ્ટિનું વર્ણન કર્યું. હવે ગુણોના સંબંધમાં કહું છું, તેને ધ્યાનપૂર્વક સાંભળો. સત્વગુણને પ્રેમમય સમજવો જોઈએ. સુખથી પ્રેમ ઉત્પન્ન થાય છે. આર્જવ એટલે શરીર તથા ઇન્દ્રિયો સહિત અંતઃકરણની સરળતા. સત્ય, સોચ, શ્રદ્ધા, ક્ષમા, ધૃતિ, અનુકંપા, દયા, લજ્જા, શાંતિ અને સંતોષ આ બધા ગુણોથી અચળ સાત્વિક પ્રેમ ઉત્પન્ન થાય છે. સત્વગુણનો વર્ણ શુભ્ર સફેદ છે, એનાથી ધર્મ પ્રત્યે પ્રેમ જાગે છે, સાથે સાથે સાત્વિક શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને અસાત્વિક શ્રદ્ધાનો નાશ થાય છે. તત્વદર્શી મુનિઓએ કહ્યું છે કે શ્રદ્ધા ત્રણ પ્રકારની હોય છે, સાત્વિકી, રાજસી અને તામસી. રાજસી શ્રદ્ધાનો વર્ણ લાલ હોય છે, તેનાથી શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થવો સંભવ નથી. દુઃખથી પ્રેમનો નાશ થાય છે નક્કી છે. જ્યાં રાજસિક શ્રદ્ધા હોય ત્યાં દ્વેષ, દ્રોહ, કૃપણતા એટલે કે લોભ, દુરાગ્રહ, ઈચ્છિત પદાર્થો પ્રાપ્ત કરવાની ચિંતા અને નિંદ્રા, આ બધા દુર્ગુણોનો પડાવ હોય છે. અભિમાન, દંભ અને માનસિક વિકારો આ રાજશ્રદ્ધામાંથી જન્મે છે. જ્ઞાનીજનો આવા લક્ષણો જોઈને રાજશ્રદ્ધા માની લે છે. તામસિક શ્રદ્ધાનો કૃષ્ણ વર્ણ કહેવાય છે, એ મોહ અને શોક ઉત્પન્ન કરે છે. આળસ, અજ્ઞાન, નિદ્રા, દીનતા એટલે કે દરિદ્રતા, ભય, વિવાદ, કાયરતા, કુટિલતા, ક્રોધ, વિપરીત અત્યંત વર્તન, નાસ્તિકતા અને બીજાના દોષો જોવાની વૃત્તિ, આ બધા તામસી શ્રદ્ધાના લક્ષણ છે. બુદ્ધિમાનોએ આવા લક્ષણોથી યુક્ત શ્રદ્ધાને તામસ શ્રદ્ધા જાણી લેવી. તામસી શ્રદ્ધા ધરાવનાર માણસમાં બીજાને પીડા પહોંચાડવાની વૃત્તિ જાગે છે. તેથી કલ્યાણ ઈચ્છતા માણસે સાત્વિક શ્રદ્ધા કેળવવી જોઈએ. રાજસિક શ્રદ્ધા પર નિયંત્રણ રાખવું અને તામસિક શ્રદ્ધાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. સત્ય, રજ અને તમ આ ત્રણેય ગુણોને પરસ્પર કોઈ સાથે પ્રેમ નથી, પરંતુ એકબીજાના વિરોધી છે. ક્યારેક તેમનામાં મેળ થઈ જાય છે. આમ તો નથી ક્યાંય સત્વગુણનો પ્રભાવ જોવા મળતો કે નથી રાજસ કે તમો ગુણનો પ્રભાવ દેખાતો. આ ત્રણેય સાથે રહે છે, તેથી તેમને એકબીજાના આશ્રિત પણ કહેવાય છે. નારદ, કામ, ક્રોધ, લોભ, મોહ, તૃષ્ણા, દ્વેષ, રાગ, મદ, અસૂયા, ઈર્ષા વગેરે બધા શરીરના વિકાર છે. જ્યાં સુધી તે બહાર નથી નીકળતા ત્યાં સુધી મનુષ્ય ધાર્મિક નથી બની શકતો. તીર્થયાત્રા કરવા છતાં પણ જો આ વિકારો ન છૂટ્યા તો તીર્થયાત્રા માત્ર શ્રમ બની રહે છે. જેમ કે ખેડૂત ખૂબ પરિશ્રમ કરીને ખેતી કરે છે, ખાડા ટેકરાવાળી જમીનને સમતળ કરીને તેમાં અનાજ વાવે છે, મનમાં મબલખ પાક મળશે તેવી આશા છે. રાત દિવસ ખેતરમાં રખવાળું રાખે છે, અથાગ પરિશ્રમ કરે છે. હવે હેમંત ઋતુના સમયમાં અનાજમાં ફળ ફૂલ પણ સારી રીતે આવે છે, પરંતુ રખવાળું રાખનાર ખેડૂત એક દિવસ રાત્રે સૂઈ ગયો અને જંગલી પ્રાણીઓ આવીને આખું ખેતર ચરી જાય છે. બિચારો ખેડૂત નિરાશ થઈને બેસી રહે છે. તેમ હે નારદ, મનમાંથી વિકારો દૂર ન થાય તો તીર્થાટનના પરિશ્રમથી માત્ર કષ્ટ જ ઉઠાવ્યું તેનું કોઈ પુણ્ય ન મળ્યું. શાસ્ત્રનું અધ્યયન કરવાથી શ્રેષ્ઠ એવો સત્વગુણ ઉત્પન્ન થાય છે અને તેની વૃદ્ધિ થાય છે અને તેનું ફળ એ છે કે તામસિક પદાર્થો પ્રત્યે આસક્તિ થતી નથી. રાજસ અને તામસ વૃત્તિઓને તે અટકાવવામાં સફળ થાય છે. લોભને કારણે રજોગુણ વધે છે અને તે સત્વગુણ અને તમોગુણને દબાવે છે. મોહને કારણે તમોગુણ ઉત્પન્ન થાય છે અને તે ક્રમશઃ વધે છે. તમોગુણના પ્રભાવથી રજોગુણ અને સત્વગુણ દબાઈ જાય છે. નારદ, જે પ્રકારે એક ગુણ બીજા ગુણને દબાવે છે તે પ્રસંગને વિસ્તારથી કહું છું. જ્યારે સત્વગુણની વૃદ્ધિ થાય છે ત્યારે મનમાં ધાર્મિક ભાવનાઓ જન્મે છે. ત્યારે રજોગુણ અને તમોગુણથી ઉત્પન્ન કોઈ બહારનો વિષય चित्त पर प्रभाव नाखी सकतो नथी। हमेशा सत्वगुणथी उत्पन्न थयेली धार्मिक बाबतोनुं चिंतन थाय छे, તે સિવાય બીજી વ્યવહારિક વાતો મનમાં ઊભી થતી નથી। યત્ન કર્યા વિના જ ધાર્મિક વિચારો તરફ અભિરુચિ જન્મે છે। સત્વગુણના પ્રભાવથી મોક્ષની અભિલાષા રાખવાવાળા મનુષ્યને માત્ર સાત્વિક વિષયો પ્રત્યે રુચિ જાગે છે, તે રાજસ પદાર્થોની પણ ઈચ્છા કરતો નથી। પછી તામસી પદાર્થોની તો ઈચ્છા કરે જ કઈ રીતે? આ પ્રમાણે મનુષ્ય પહેલા રજોગુણને વશમાં કરીને પછી તમોગુણ ઉપર અધિકાર કરવો જોઈએ। નારદ, આમ કરવાથી માત્ર શુદ્ધ સત્વગુણ જ રહી જશે। જ્યારે રજોગુણની વૃદ્ધિ થાય છે ત્યારે માણસ સાત્વિક સનાતન ધર્મનો ત્યાગ કરીને અન્ય ધર્મોની ઉપાસના કરવા લાગે છે। કારણ કે તે સમયે રાજસી શ્રદ્ધાનું તેના હૃદયમાં પ્રભુત્વ હોય છે। રાજસી શ્રદ્ધા વધવાને કારણે માણસની ધન ઈચ્છા ભોગ ઈચ્છા વધે છે અને આમ થાય ત્યારે સત્વગુણ દબાઈ જાય છે અને તમોગુણ પણ તેની પાસે રહી શકતો નથી। જ્યારે તમોગુણ વધી જાય છે ત્યારે વેદમાં ધર્મશાસ્ત્રમાં મનુષ્યનો વિશ્વાસ રહેતો નથી। મનમાં રહેલી તામસી શ્રદ્ધાને કારણે તે ધનનો દુરુપયોગ કરે છે, તે બધી જગાએ વેરના બીજ વાવે છે, તેને ક્યાંય શાંતિ મળતી નથી। આવો અજ્ઞાની શઠ અને ક્રોધી માણસ સત્વગુણ અને રજોગુણને ફગાવી દે સ્વચ્છંદતાપૂર્વક અનેક પ્રકારના ભોગો માટે ફાંફા મારે છે। તેનામાં સત્વગુણ રજોગુણ અને તમોગુણ બિલકુલ રહેતા નથી। આ બધા ગુણો પરસ્પર સાપેક્ષ એકબીજા પર આધાર રાખનારા છે, તેથી એક સાથે રહે છે। ક્યારેય રજોગુણ વિના સત્વગુણ અને સત્વગુણ વિના રજોગુણ રહી શકતા નથી। પુરુષ શ્રેષ્ઠ નારદ, તમોગુણ વિના રજોગુણ અને સત્વગુણને પણ આશ્રય મળતો નથી। એ જ પ્રમાણે સત્વગુણ અને રજોગુણ વિના માત્ર તમોગુણ પણ રહી શકતો નથી। આ બધા ગુણો મિથુન ધર્મ જોડકા છે, એમના કાર્યમાં ફરક છે। બધા એકબીજાના આશ્રય રહે છે, ક્યારે એકલા નથી રહેતા। એક ગુણ બીજા ગુણનો જનક હોય છે, કારણ કે એ પ્રસવ ધર્મ છે। ક્યારેક સત્વગુણ રજોગુણ અને તમોગુણને ઉત્પન્ન કરે છે, તો ક્યારેક રજોગુણ સત્વગુણ અને તમોગુણને ઉત્પન્ન કરે છે, અને ક્યારેક તમોગુણ રજોગુણ અને સત્વગુણને ઉત્પન્ન કરે છે। આ પ્રમાણે આ બધા એકબીજાના જનક છે। જે માટીથી ઘડો અને ઘડાથી માટી ઉત્પન્ન થાય છે, આ ગુણો બુદ્ધિમાં રહીને પરસ્પર ઈચ્છાઓને જગાડે છે। જે પ્રમાણે દેવદત્ત યજ્ઞદત્ત અને વિષ્ણુ મિત્ર ત્રણેય મળીને કોઈ કાર્યનું સંપાદન કરે છે, અથવા સ્ત્રી પુરુષ બંને મળવાથી નવી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, તેમ ગુણો પણ એકબીજા સાથે સંયોગ કરે છે। રજોગુણના મિથુનથી સત્વગુણ, સત્વગુણના મિથુનથી રજોગુણ અને તમોગુણના મિથુનથી સત્વગુણ અને રજોગુણ આ બંને ઉત્પન્ન થાય છે એવું કહેવાય છે। નારદજી કહે છે, આ પ્રમાણે બ્રહ્માજીએ સર્વોત્તમ ગુણોનું વર્ણન કર્યું। આ બધું સાંભળ્યા પછી મેં તેમને પ્રશ્ન કર્યો। નારદે કહ્યું, પિતાશ્રી, આપે ગુણોના લક્ષણ તો જરૂર બતાવ્યા, પરંતુ આપના મુખેથી નીકળેલો આ વાંગમય રસ એટલો મધુર છે કે હું અત્યાર સુધી તેનું પાન કરતો રહ્યો, પરંતુ મને તૃપ્તિ ન થઈ। તેથી આ ગુણોનું વિસ્તારથી વર્ણન કરવા કૃપા કરો, જેથી મારા અંતઃકરણને પરમ શાંતિનો અનુભવ થાય। વ્યાસજી કહે છે, રજોગુણથી પ્રગટ થયેલા જગતકર્તા બ્રહ્માજી મહાભાગ નારદજીના પિતા છે। પુત્રના પૂછવાથી તેઓ કહેવા લાગ્યા। બ્રહ્માજી બોલ્યા, નારદ, હું ગુણોનું વર્ણન કરું છું, સાંભળો। માત્ર એકલો સત્વગુણ ક્યાંય દેખાતો નથી, બધા ગુણોનું મિશ્રણ જ દેખાય છે. ઉદાહરણ માટે બધા જ આભૂષણોથી સજાવેલી અને શ્રેષ્ઠ હાવભાવવાળી સુંદર સ્ત્રી પોતાના પતિને કામ સુખ આપે છે. સાથે સાથે પતિના માતા પિતા ભાઈ બહેન પણ તેના ભાવોથી પ્રસન્ન થાય છે. અને એ જ સ્ત્રી તેની શોકને પતિની બીજી પત્નીને અપાર દુઃખ આપવામાં પાછી પાની કરતી નથી. તે જ પ્રમાણે સત્વગુણ જ્યારે સ્ત્રી રૂપે હોય છે અને તેનાથી રજોગુણ અને તમોગુણ સંબંધ ધરાવતા હોય ત્યારે રાજસી અને તામસી વૃત્તિ ઉત્પન્ન થાય છે. રજોગુણ અને તમોગુણ સ્ત્રી રૂપે આવે ત્યારે જો સત્વગુણ સાથે સંબંધ હોય તો સાત્વિક વૃત્તિ ઉત્પન્ન થાય છે. એક ગુણનો બીજા ગુણ સાથે સંયોગ થવાથી એક વિલક્ષણ વૃત્તિ તૈયાર થાય છે. નારદ, સ્વભાવમાં આશ્રયને અનુકૂળ જાત્યંતરનો આરુભાવ થતો નથી. ગમે ત્યાં સંયોગ પ્રમાણે વૃત્તિ બની જાય છે. જેમ એક સુંદર સ્ત્રી છે, મર્યાદા એટલે કે લાજ, મધુર વાણી અને નમ્રતાપૂર્વક રહેવાના ગુણો તેનામાં વિદ્યમાન છે. ધર્મશાસ્ત્ર મુજબ કામશાસ્ત્રની તે પૂરી નિષ્ણાંત છે. તેના વ્યવહારથી તેનો પતિ અત્યંત પ્રસન્ન રહે છે. સાથે સાથે તેને જોઈને તેની શોકોના કાળજામાં અગ્નિ ધખે છે. જોકે તે સ્ત્રીમાં બધા સત્વગુણો છે, છતાં લોકો કહેતા હોય છે આના વ્યવહારથી ઘણાને દુઃખ થાય છે. એ જ પ્રમાણે સાત્વિક ગુણોના સંબંધમાં તેનાથી ઉલટો તામસિક ગુણોનો આભાસ થવો સ્વાભાવિક છે. જેમ રાજ્યના સિપાહીઓ ચોરોને દંડ આપતા હોવા છતાં સાધુઓની રક્ષા કરે છે અને ડાકુઓ તે સિપાહીઓથી ભારે દુઃખનો અનુભવ કરે છે, તે જ પ્રમાણે ગુણો જેનો જેવો સ્વભાવ છે તે પ્રમાણે વિપરીત ભાવો ઉત્પન્ન કરે છે. જે પ્રમાણે આકાશમાં ખૂબ જ વાદળો આવવાથી અંધકાર છવાઈ જાય છે, વીજળી કડાકા કરે છે, વરસાદ ધરતીને ભીંજવી રહ્યો છે, આ સ્થિતિ ખેતરમાં હળ ચલાવી રહેલા ખેડૂત માટે કષ્ટદાયી છે. પરંતુ જેના ખેતરમાં અનાજ ઉગી નીકળ્યું છે તેના માટે આનંદદાયી છે. વધારે દુઃખ તો તે અભાગ્યા લોકોને થાય છે જેના ઉપર છાપરું નથી, છાપરા માટે જેઓ સાધન એકઠું કરી રહ્યા છે. આનાથી એ સિદ્ધ થાય છે કે બધા ગુણો જેનો જેવો સ્વભાવ છે તે પ્રમાણે તેને અનુકૂળ અને પ્રતિકૂળ લાગે છે. બ્રહ્માજી કહે છે, પુત્ર, હવે ગુણોના લક્ષણ કહું છું, સાંભળ. સત્વગુણ પ્રકાશક, સ્વચ્છ અને નિર્મળ છે. જે સમયે બાળપણમાં નાક કાન અને આંખો વગેરે ઇન્દ્રિયો નિર્મળ હોય છે ત્યારે નિર્મળ અંતઃકરણ વિષયો તરફ જતું નથી. ત્યારે શરીરમાં સત્વગુણનું પ્રભુત્વ સમજવું જોઈએ. પછી બગાસું આવવું, ઊંઘવું અને હાથ પગની ક્રિયાઓ રાજસ ગુણના પ્રભાવથી થાય છે. જ્યારે કોઈ મનુષ્યના શરીરમાં તમોગુણની માત્રા વધી જાય છે ત્યારે તેને કજિયો કરવાનું અને બીજા ગામે જવા આવવાની ધૂન લાગે છે. વિવાદમાં સપડાઈ જવાથી તેનું ચિત્ર ખૂબ ચંચળ થઈ જાય છે. ત્યાર પછી શરીરના બધા અંગોમાં તુરંત જ ભારેપણું આવી જાય છે અને તેના કારણે મન અસ્થિર થવાથી નિંદ્રા આવતી નથી. નારદ, આ બધા ગુણોના લક્ષણ સમજવા જોઈએ. નારદજીએ પૂછ્યું, પિતાશ્રી, આપે ત્રણેય ગુણોને જુદા જુદા સ્વભાવવાળા બતાવ્યા છે ત્યારે આ ત્રણેય એક સાથે રહીને એકબીજાના સહયોગથી કઈ રીતે નિરંતર કાર્ય કરે છે? કારણ કે જુદા જુદા સ્વભાવવાળા એકબીજાના શત્રુ હોય છે તો તે તો નિશ્ચિત છે. તો પ્રશ્ન એ છે કે આ શત્રુઓ પરસ્પર ભેગા મળીને કઈ રીતે કામ કરે છે? આનું રહસ્ય મને સમજાવવાની કૃપા કરો. બ્રહ્માજી બોલ્યા, બેટા સાંભળ, હું સત્વ રજ અને તમોગુણના સંબંધમાં કહું છું. આ ગુણોનો સ્વભાવ દીવા જેવો છે, એટલે કે દીવો પ્રકાશ ફેલાવીને વસ્તુઓને બતાવે છે. તેલ, વાટ અને અગ્નિ આ ત્રણે એકબીજાથી વિરુદ્ધ ધર્મના છે. અર્થાત કોઈનો કોઈના પ્રતિ પ્રેમ નથી તેવી જ વાત આ ત્રણેય ગુણોની સમજવી જોઈએ. વિરુદ્ધ ધર્મી તેલનો અગ્નિમાં સંયોગ થાય છે અને વાટ વિરોધી તેલ બંને પરસ્પર અગ્નિથી સંયોગ કરીને એકત્ર થઈને વસ્તુઓને પ્રકાશિત કરે છે. નારદજી કહે છે, સત્યવતી નંદન વ્યાસજી, આ પ્રમાણે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા બધા ગુણો પ્રકૃતિથી સંબંધ રાખનારા જગતની ઉત્પત્તિમાં કારણ છે. વ્યાસજી કહે છે, રાજન, મારા પૂછવાથી નારદજી આ બધો પ્રસંગ વિસ્તારથી મને સમજાવ્યો અને સાથે સાથે ગુણોના લક્ષણો પણ અલગ અલગ કરીને બતાવ્યા. ખરેખર જેનાથી આ બધો સંસાર વ્યાપ્ત છે તે જ પરમ શક્તિની આરાધના કરવી જોઈએ. કાર્ય ભેદથી તે જ શક્તિ ક્યારેક સગુણ અને ક્યારેક નિર્ગુણ ભાવથી બિરાજમાન થાય છે. ઈચ્છા રહિત અવિનાશી પરમ પુરુષ પરમાત્મા પૂર્ણ હોવા છતાં સ્વતંત્ર કરતા નથી. શક્તિ મહામાયા વિના તે અકર્તા જ છે. સત અસત રૂપ આ પૂરા સંસારની રચના તે મહામાયા જ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર, સૂર્ય, ચંદ્રમા, ઇન્દ્ર, અશ્વિની કુમાર, વસુગણ, કુબેર, વરુણ, અગ્નિ, વાયુ, પૂષા, કાર્તિક સ્વામી અને ગણપતિ વગેરે બધા દેવતાઓ આ શક્તિથી સંપન્ન હોવાને કારણે જ પોતાનું કાર્ય કરે છે. રાજન, તે પરમેશ્વરી જ જગતનું કારણ છે, તમે તેમનું ભજન પૂજન કરો. વિધિપૂર્વક પરમ ભક્તિ સાથે તેમની પૂજામાં પ્રવૃત્ત થઈ જાઓ. તે જ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી છે. તે જ સંપૂર્ણ પ્રાણીઓની અધિષ્ઠાત્રી છે. બધા જ કારણો તેમનાથી ઉત્પન્ન થયા છે. તે સઘળી કામનાઓને પૂર્ણ કરવા વાળી, શાંત સ્વરૂપા, સુખથી આરાધના કરવા યોગ્ય અને પરમ દયાળુ, પરમય દાળુ છે. ફક્ત તેમનું નામ ઉચ્ચારણ કરવાથી તે ઈચ્છિત વસ્તુ આપી દે છે. બ્રહ્મા, વિષ્ણુ અને શંકર વગેરે બધા દેવતાઓએ પૂર્વ કાળમાં તેમની ઉપાસના કરી છે. મોક્ષની ઈચ્છા રાખવા વાળા અનેક આત્મસંયમી તપસ્વીઓ તેમની ઉપાસના કરી ચૂક્યા છે. પ્રસંગોપાત અસ્પષ્ટ નામ ઉચ્ચારણ કરવા છતાં તે મનોકામના પૂર્ણ કરે છે. વનમાં વાઘ વગેરે હિંસક જાનવરોને જોઈને ભયથી ત્રસ્ત લોકોને આ પ્રમાણે અનુસ્વાર રહિત નામ જપ કરવાથી પણ મનોરથ પૂરા થયા છે. રાજન, આ સંબંધમાં સત્યવ્રત બ્રાહ્મણનો દાખલો પ્રત્યક્ષ છે. અમે બધા ઋષિમુનિઓનો સમાજ ભેગો થયો હતો. ત્યાં કેટલાક વિશેષજ્ઞ પુરુષ આ પ્રસંગ કહેતા હતા. મેં પ્રત્યક્ષ મારા કાને વિસ્તારપૂર્વક બધી વાતો સાંભળી. સત્યવ્રત નામનો એક મહામૂર્ખ અભણ બ્રાહ્મણ હતો. તેણે કોઈકના મુખેથી સાંભળીને પ્રસંગવશ નામ જપ કર્યો હતો. નામ જપમાં અનુસ્વારનું ઉચ્ચારણ તેણે ન કર્યું, માત્ર એટલો જ ઉચ્ચાર કર્યો. છતાં પણ તે એક મોટો વિદ્વાન બની ગયો. કારના ઉચ્ચારણથી દેવી ભગવતી તેના પર પ્રસન્ન થયા. દયાપૂર્ણ તે ભગવતી પરમેશ્વરીએ તે બ્રાહ્મણને કવિરાજ બનાવી દીધો. અધ્યાય 7-8-9 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.